બે મહિના પછી છે એમ લાગે તો શું તૈયારી કરવી? છેલ્લા 24 કલાક મરવાનું 2 મહિના પછી છે એવું ખબર પડે, 2 વર્ષ પહેલા છે એવું, 2 વર્ષ પહેલા ખબર પડી જાય તો કે કઈ જાતની તૈયારીઓ કરવી? ખબર ના પડે તો દાદા, એ તો મૃત્યુ ને માણસે હંમેશા સજાગ રહેવું જોઈએ, પણ છેલ્લા 24 કલાક, છેલ્લા 2 મહિના અને છેલ્લા 2 વર્ષ એમ સમજીને શું તૈયારી હોવી જોઈએ? જે છે આ તો નિયમ છે. તમારે કેટલા વર્ષ છે? 39. હજી 2-3 વર્ષ પછી નિરંતર ગરમ ઉપર જ હોવું જોઈએ. સંસાર ને દખલ ના કરવાનું તો કદું ગરમ ખસવાય ને દખલ ને પડે હતું. હજી 2 વર્ષ તમારે કુદા કુદ કરી તો 10 વર્ષ પછી તમારે બીજું પેલામાં જ પાડી દે. છેલ્લા 2 વાર ના પાડે, છેલ્લા વાર તો તમે સાથે આ થઈ બીજું પૈસા પાડવાની જવાબદારી સમજી લેવાની, 10 ને 5 વાર પછી તમારે માની લેજો. પછી તારા જવાબદારી થઈ થઈ બીજા લોકોને આપી એનું કામ કરાતી ને રહી જવું, તો એનો આપે તો બેજાર ના થાય. છેલ્લી 24 કલાક અને છેલ્લો મહિનો કોઈને તારીખ તો ખબર નથી હોતી, પણ છતાં સામાન્ય એવું લાગે કે ઠીક નથી. હવે ટિકિટ ની તૈયારી છે તો છેલ્લો મહિનો ખાસ અને છેલ્લું દિવસ કે 2 દિવસ ખાસ શું શું કરવું જોઈએ? હવે કોઈ ખ્યાલ આવે કે જવાનું થયું છે મહિના પહેલા ખબર પડે અથવા તો છેલ્લા 2 દિવસ પહેલા ખબર પડે હાજર છે. જેટલી જાગૃતિ લઈ ગયો એને ઉપાદન કહેવાય છે. એ ઉપાદન જેવી આ પર હોય, ઉપાદન દરેક ફરે હોય, બીજે અવતાર માં જાય, પણ એનો ફેરફાર ના થાય. કપડા બદલાવ્યા, ઉપાદાન ના બદલાય, કપડા બદલાય, ઉપાદાન જોડે લઈ યાદ કરવું પડે છે કે સજ સાંભળી હું તમને યાદ આવ્યા કરે છે. એ સતત નિરંતર અનુભૂતિ બની ગયો. હું શુદ્ધાત્મા નું, હું શુદ્ધાત્મા છું એની પણ પ્રશિક્ષિત પ્રશિક્ષિત આવે એમ આવે તો બહુ એમ એકાદ બે વાર આવ્યું. થઈ જશે. આવી રીતે આજે પણ કાલે પણ વિરોધ કર્યો. બિલકુલ એમનું કહેવું છે કે મારું 80% તો મેં બરોબર સાંભળ્યું છે, જેમ દાદા બોલ્યા કરશે અને બરોબર ચાલ રહ્યું છે. એમને આજ્ઞા પર બધું મારું પર કહી પૂછીને આજ્ઞા કહી કે બધું મળી ગયા બરોબર. જે એટલે મને કોઈ સુધરી શકે નહીં છે. દાદા તો આવ્યા નથી, અમારા